મન બગડતું નથી. મન બધા ના બગડે, જગત ના લોકો ને બહાર ના બગાડે અને અંદર મન બગડેલું હોય. અમે બહાર બગાડે, બહાર નથી મન ના બગડેલું. કમળ તો કાદવ માં પણ પેદા થાય ને, કમળ તો કાદવ માં પણ પેદા થાય ને. શું કે છે? કમળ તો કાદવ માં પણ પેદા થાય ને, તો પછી લોકો કઈ રીતે તમને બગાડે? લોકો તમને કઈ રીતે બગાડે જો આપડે કમળ જેવા હોઈએ તો? ના ના, તો કમ્પ્લેટ થયેલા માણસ. ના ના ના, ખોટી વાત. 45,000 એટલે નઈ, આમ આમ તમને નહીં દેખાય. તમને શું, બીજા લેવી પાસે નહીં દેખાય, પણ બીજા આમામી બધા જાણે, સમજી શકે. સામાસામી બધા સમજી શકે, કારણ કે આ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ જોનાર એવો હોય છે ને. મારે તો દ્રષ્ટિ નો સવાલ જ ક્યાં આવે છે કે મારે તો કોઈ લેવા દેવા છે જ નહીં. દ્રષ્ટિ હું તો જરા ત્રાહિત માં. તમે જે જુઓ છો ને, એ જોતો મારી આઈસાઈટ જોયું. ના નહીં જોઈએ, આઈસાઈટ ના નહીં જોઈએ. મારું તો એવું માનવું છે, તમે એક વખત એક માણસ ની ફિલિંગ ભાભી માંગા જોડે જોડે ના. સમ પીપલ આર ડુઈંગ ઇટ, એ પોતે રોંગ કરે છે એવું જાણે છે. ના સમ માફી માંગે છે. ના ના, સમ પીપલ આર ડુઈંગ ઇટ ફોર સેલ્ફ. ઘણા લોકો સેલ્ફિશ છે. તે લોકો જુદી વાત છે. પૈસા પૈસા ના ખાતર તે લોકો વાતની છે. મારી પાસે જે માણસ છે ને એ સેલ્ફિશ જ નથી. ના ના ના, ખોટી વાત છે. ના ના, ખોટી વાત છે. તમને લાગે એવું? ના હા, ખોટી વાત છે. તમને લાગે સેલ્ફિશ છે? ભીખુભાઈ ની હશે લાગે, ઘણી વાર નથી લાગતું તો તમને કદાચ સારું લાગે. કરી રહ્યા છે શું ભાવ કરે તે જોવાનું હોય. એ વર્તન નહી જોવાનું. બાહ્ય વર્તન તો હોય ને, બાહ્ય વર્તન બાલ ભરેલો છે. એ બાલ મરેલો ભરેલો નીકળે, પણ અંદર મન માં એમ થાય કે આવું ના હોવું જોઈએ. એવું નથી, અમને થાય કે આવું નહીં હોવું જોઈએ એમ. હા, પણ એટલે બધું છે કે બહાર કેમ બીજું કરે? એવું બહુ થઈ ગયું, એનું બહુ થઈ ગયું. પેલું તો જાય ને. આ તો અક્રમ વિજ્ઞાન છે. આ તો ઓમાં એક માણસ ના થાય, એક માણસ ને સેલ્ફી છે જ ના હોય. નોટ અ સિંગલ મેન. આ તો 2000 મોક્ષ માં છે. અહીં મોક્ષ થઈ ગયો છે, ચિંતા રહી થયેલા છે. એને એક ચિંતા નથી, એક ચિંતા નથી. સમજવું પડશે ને કે વિજ્ઞાન છે. આ તો તમને જે દેખાય છે ને એવું ના હોય. ભીખુભાઈ જરા સમજદારી કચાય પડી ગઈ હોય. બાકી આ પોતાનું પોતે તો ના કેતો હોય કે આવું ભીખુભાઈ ના થવું જોઈએ. તમે ભીખુભાઈ શું કહો છો? ના થવું જોઈએ એમ કહો છો ને? તો તમે જુદા છો. એ જુદા છો એ તમે છો, ભીખુભાઈ તમે નો હોય. શું કહો? સર્વસ્વ અર્પણ કરે છે. દેહ મન વચન ગાયબ, લક્ષ્મી લક્ષ્મી બધું અર્પણ કરે છે. કોને? મને. અને હું લેતો નથી. હું એક પૈસા લેતો નથી. ઘરના કપડા પહેરું છું. ખબર નઈ એટલે કોને અર્પણ થાય છે? લોકના કલ્યાણ માટે અર્પણ થાય. તારે માટે જગત નું કલ્યાણ થવું જોઈએ. આ જગત બહુ સારી રહ્યું છે અંદર. એના માટે આ તો બહુ મોટું આ વિજ્ઞાન છે. આ તો અર્પણ કરો તેનો પછી ઉપયોગ શું? તેનો અર્પણ કરો પછી એનો ઉપયોગ શું? જગત નું કલ્યાણ કરવા માટે. જગત નું કેમ કરી કલ્યાણ કરવું? એના બધા સાધનો. અમારે તો મહાત્મા કોઈ અડચણ હોય ને, પિતા કોઈ દુખ્યો હોય તેને પૈસા પૈસા બધું દરેક વસ્તુ મળે. તમને હું સવાલ પૂછું, તમે તમારા અનુવાહીઓની વાત કરો. હા, અચ્છા, તો તે લોકોએ તમને બધું અર્પણ કરી દીધું? હા, અને મારે નહીં, મારે તમારે નહીં જોઈએ. પણ એ તમને જેટલી વસ્તુ અર્પણ કરી એનો ઉપયોગ તમે એવું કીધું કે એ બીજાના ઉપકાર માટે, કલ્યાણ માટે. એમાંના અમુકને હું ઓળખું છું, તે લોકોના કલ્યાણ નહીં, પોતાના કલ્યાણ માટે એ બધી વસ્તુનો ઉપયોગ કરતા. દેખાય એવું? ના ના, તમારે આપણે સારથી નહીં જરાય. પણ એમને મનમાં એમ લાગે હું સારથી ઘરે ભૂલચુક હોય, કાચી પડતા. ના, ભીખુભાઈ સ્વાર્થી નથી. ધંધાની દ્રષ્ટિએ તો બધા જ સ્વાર્થી. દેટ ઇઝ જસ્ટ પાર્ટ ઓફ ધ મારા આનંદમાં સારું આદર્શ જીવન જીવે છે. એવું આદર્શ જીવન તો કોઈને હોય શકે નહીં. આદર્શ જીવન જીવે છે. લાઈફ માં કોઈ મતભેદ પણ નહીં. શું કહ્યું? હવે આ તમે ઊંડા ઉતરો તો બહુ સમજવા જેવું છે. આ તો વિજ્ઞાન છે. આ તો દીકરું બહુ એ નહીં ને સત્સંગ નહીં ને બહુ, એટલે એમને ખ્યાલ ના આવે. હું પણ ચિંતા રહીત જ જીવન જીવો છો. એક જ વસ્તુ લઈને ચાલો કોઈનું ખરાબ કરવું નહીં. નહીં એ બરોબર છે, મને તો મદદ કરવી. તમારી દ્રષ્ટિ બહુ સારી છે, એટલે હું તમારી જોડે બરોબર કહું. ભાઈ આ બરોબર છે, પણ એથી આગળ શું આપણે ગાર બોલે નહીં તો તમારી મન બગડી જાય તમારું. અને આ તો ઢોલ મારે ને તોય ના થાય, બૂટ મારે તોય ના થાય. આમ આમ કરી બૂટ મારે ને બરાબર છે. મારી દ્રષ્ટિ ઊંચી કે નીચી એ બધી બરાબર છે. મારો કહેવાનો એક જ મતલબ છે, જ્ઞાન બધાને સમજ પડે છે. સમજ બધાને સમજ છે. હું તમને સમજ પાડું દાદા. દાદા હું કહું છું બસ એથી ખોટું રામ કીધે ના, એ તો ગીતામાં લખેલું છે ને. ગીતામાં ભગવાને એવું કઈ કહેલું છે ને. બધી આવું બોલો કે આમ કરો, બહારનું કરવાની જરૂર નથી, અંદરનું કરવાની જરૂર છે. હા પણ મન ન સુધારો તો તમારું વર્તન કઈ રીતે સુધરે? મન સુધારી દીધું, બદલાવ દીધું, આ બહારનું નહીં સુધરે. ના હું તે જ કહો, મારો ઓરિજિનલ પોઈન્ટ જ. આ જે બહાર જે ક્રિયા છે ને એ તમારી પોતાની ક્રિયા નથી, બહાર પરિણામ છે. હું તે જ હું તમારે શું કહેવા માંગતો હતો. તમે કોઈ કશું કાર્ય કરતા નથી, એ લોકો કાર્ય કરે છે. તમે કોઈ કાર્ય કરતા નથી, કોઈ સાધુ સંન્યાસી કોઈ કાર્ય જ નથી કરતા. અને ઉપરથી બોલો છો કે મેં આમ કર્યું, ઇગોઇઝમ છે. શું છે? અને અમને ઇગોઇઝમ નો ઇગોઇઝમ ના સાધુ સંન્યાસી ને મળવું, એ સાધુ સંન્યાસી બધા ઇગોઇઝમ છે. સાધુ સંન્યાસી ને મળવું એ મહત્વનું નથી, ઇગોઇઝમ. પણ શાસ્ત્ર વાંચવું તે ઇગોઇઝમ છે. પણ એમાં જે શું કહેલું છે, એમાં જે શું કહ્યું છે અને એને જીવનમાં જે અપનાવવું જોઈએ તે મહત્વનું છે, હું એવું માનું. કેમ તમે એવું કહો છો ને કે 45,000 લોકો એ બધું અર્પણ કર્યું અને એ લોકોના મનના વિચારો પવિત્ર થાય? એ કોઈ તમે કાર્ય કરવાની શક્તિ કોઈ ધરાવનાર જોયો? સંદાસ જવાની શક્તિ નથી આ વર્લ્ડ માં, કોઈ પાક્યો નથી. સંદાસ જવાનું એ તો એક ફિઝિકલ કાર્ય છે. બીજું બધું ફિઝિકલ છે. માઇન્ડ ઇઝ ફિઝિકલ, કમ્પ્લીટ ફિઝિકલ. ના, માઇન્ડ ઇઝ નોટ ફિઝિકલ. માઇન્ડ ઇઝ નોટ ફિઝિકલ. માઇન્ડ ઇઝ ડિફરન્ટ. ફિઝિકલ એટલે જે તમારું વર્તન થાય એ ફિઝિકલ છે. માઇન્ડ જે થિંકિંગ કરે એ તમારું ચિંતન એ જુદી વસ્તુ છે. સમજવું પડશે. આ તો તમે એવું છે ને, એક વાળ સમજવાની શક્તિ ધરાવે નહીં લોકો. આ તો તમે અમારી આટલી વાત કરી, બાકી વાત કરતા નહીં આવતી લોકોને. ના, વાત કરતા નહીં આવતી. કારણ કે આ વર્લ્ડ જે જોયું છે મેં જાતે, તમે શું કહો, કોણ બનાવ્યું કહો? જગત વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન કેટલા ભાગીદાર હતા? શેમાં ભાગીદાર? વિષ્ણુ ભગવાન ભાગીદાર કેટલા હતા? એકલા, એને એકલાય બનાવ્યા? એઝ ફાર એઝ આઈ નો. મેં તમને કહ્યું ને, હું તો કોઈ ધાર્મિક શાસ્ત્રો વાંચ્યો નથી. વિષ્ણુભાઈ કોઈ બનાવ્યું નથી આ વર્લ્ડ. આ બધું આ જેમ તમે અણસમજણી વાતો કરો છો, બધી અણસમજણી વાતો. આ સાધુ છે કે ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, ગોડ હેઝ નોટ મેડ ધીસ. ભગવાને નથી બનાવ્યું, એની મેરે બન્યું છે. 100% ગેરંટી કહું છું. રાઈટ, એની મેરે બન્યું છે ને, નેચરલી. લાઈક વિજ્ઞાન થી ઉભું થયું છે ને. તો જયારે આપણે વિજ્ઞાન ના ગાળામાં આવી જઈએ છીએ, વિજ્ઞાન ના ગાળામાં, એ વિજ્ઞાન નહીં, આ બાહ્ય વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન, બાહ્ય વિજ્ઞાન વિનાશી છે. એ તો કહું, એ ભૌતિક છે. પણ સાચું આધ્યાત્મિક વિજ્ઞાન, રાઈટ? હું તે જ, હું ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે ભગવાને નથી બનાવ્યું. ના, ભગવાન બનાવ્યું નથી. ભગવાન કુંભાર નથી કે આવું બનાવે. ભગવાને શું બનાવ્યું? હે, ભગવાને શું બનાવ્યું? કશું બનાવ્યું નહીં, કોઈ કરતા જ નથી કોઈ જી. ના, તેનો અર્થ એવો થયો, આપણે જે માનીએ છીએ કે આપણી બધી માણસ ની પોતાની બનાવી કાઢેલી વાતો છે. આ પોતાનું જ બધું, આ પ્રોજેક્ટ પોતે જ છે. તો એમાં સાચું કોણ અને જૂઠું કોણ, એ પણ માણસે નક્કી કરવાનું છે. માણસે નક્કી નહીં કરવાનું, જ્ઞાનીઓ નક્કી કરે. કારણ કે આ દેહ નો માલિક હું નથી, એક 28 વર્ષથી આ દેહ નો માલિક નથી. ખબર કઈ રીતે પડે કે કોણ જ્ઞાની છે, કોણ અજ્ઞાની છે? ખબર પડે, એટલે ધોલ મારે ખબર પડશે ને. ના ખબર પડે, ધ્યાનમાં રાખજો. ખબર કઈ રીતે પડે? એક માણસ કે આ લાલ વર્ષ ખબર પડે, ઇગોઇઝમ હોય, બધો ઇગોઇઝમ હોય, બુદ્ધિ હોય, બુદ્ધિ નો કોઈ ત્રાજવું નહીં મળે કે આપડે કઈ રીતે કોનામાં વધારે બુદ્ધિ છે. એવું માને કે હું આમ આમ કહું છું સાચું છે, એ તો આપણી ઓળખવાની શક્તિ છે, એ તો પછી આપણી ઓળખવાની સાચું હોય આપી જ હોય. ના ના એવું નહીં, એક માણસ એવું કહે છે કે આ વસ્તુ સાચી છે, 50 લોકો એમ કે છે આ વસ્તુ સાચી, બરોબર છે, એમને ઘટી દીધું છે દરેક ના. પણ જ્ઞાની તો ઓળખે, જ્ઞાની તો ઓળખે, જ્ઞાની ઓળખવાનું સાધન બહુ. જ્ઞાની ની વ્યાખ્યા શું? નહીં જ્ઞાની ની વ્યાખ્યા જેનામાં બિલકુલ છે એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય એમ જ્ઞાની. ના એવું નહીં હોય ને, જ્ઞાની એટલે મહાજ્ઞાની પણ બુદ્ધિ ના આવતી. જ્ઞાની એટલે મહાજ્ઞાની, સેન્ટ પણ બુદ્ધિ ના જોઈએ એમ જ્ઞાની. ના પણ હું તે કહું છું કે નક્કી કરવા વાળું કોણ? બુદ્ધિશાળીઓ હતી અને ફરી ફરી કહે કે હમણાં સેન્ટ બુદ્ધિ લાગતી નથી. ના એવું નથી કે હું એમ કેવા માંગુ છું કે કોઈ કઈક બી વસ્તુ કે તો સાચું કહ્યું જૂઠું કહ્યું એને ત્રાજું તોલે કોણ? કકર ખબર પડી ને એના આમાં હાથ હડતા ને કામ કલ્યાણ થઈ જાય. આ તો હાથ હડતા ને કરતા કલ્યાણ થાય. આમાં આ બૂટ બૂટ ખાધો ને કેટલું કલ્યાણ થઈ જાય. કઈ રીતે કલ્યાણ થઈ જાય? કઈ રીતે? કઈ રીતે? કઈ રીતે કલ્યાણ થાય? બૂટ ખાવાથી કઈ તમને? ના એ તમારી તમારી માનવાની એવી રીત છે. આઈ ડોન્ટ બિલીવ ધેટ. આઈ ડોન્ટ બિલીવ ધેટ. તમારી કઈ શક્તિ છે? મને હું તો ધીરે બોલું, તમને સંભળાતું નથી એવું મને કહેવામાં આવ્યું. કઈ હું તો ધીરે બોલું. તમારી એક શક્તિ મને જો કહો કે મને આ શક્તિ છે તો મને આનંદ થાય. ના શક્તિ તો બધા સંદાસ જાય છે, બધા જ વાંચે છે, બધા જ પીએ છે, બધા જ ખાય. શક્તિ વાળું માણસ જ જોયું નથી. શક્તિ નું ત્રાજવું અથવા શક્તિ હોવી જોઈએ એવું કોઈ કોષ્ટક પણ નથી દુનિયામાં. કર્મ કરીને તમે કોઈ પણ માણસ થઈ લો ને એ પોતે જ એમ કે મારા માં શક્તિ નથી. પેલો કે મારા શક્તિ છે, પછી એને દેખાડું ત્યાં કે મારા નથી. ના શક્તિ હોવી કે ન હોવી એ જરૂરી નથી. શક્તિ હોવી કે ન હોવી એ જરૂરી નથી. શું કે શક્તિ હોવી કે ના હોવી એ જરૂરી નથી. ના પણ તું ત્યાં આધારે પોતાની શક્તિ રહી ને ત્યાં આધારે બોલે છે. બસ ટોપ છે, ટીઓપીએસ સમયડા છે. ટોપ્સ નો કોઈ સવાલ નથી. તમે એમ કહો છો કે કોઈના માં શક્તિ નથી સંદાસ જવા માટે. શક્તિ હોવી એ જરૂરી, સંદાસ જાય એ જરૂરી છે. માણસ સંદાસ જાય એ જરૂરી. એવું છે જાણવાની શક્તિ નથી. તો ભવનમાં નથી, તમે ભવનમાં આવો એવું કહીએ છીએ. હા પણ હું મારું કહેવાનો અત્યારે આપણે જે વાત શરૂ કરી તેનો મારો મિનિંગ શું હતો? અત્યારે તમારી વાત પૂછો કે સાહેબ હું ભાનમાં છું, ભાનમાં છું, બે ભાનમાં છું, આ બધા કે બે ભાનમાં છું. મને બિલકુલ મને તેની સાથે બિલકુલ સંબંધ નહીં. એનું કારણ આવે એનું બેભાન પણ જવું જોઈએ ને આ બધું. ના પણ મારો કહેવાનો મતલબ છે તમે જેને બેભાન કરવાનું ગણો છો તેને હું સભાન ગણું છું. બરોબર, એનું કારણ છે કે તમે જેને ઇટ ઇઝ જસ્ટ you think that way and I think it differently. I don't have to agree with you. નહીં અમે કરે કહીએ છીએ, અમે એને સભાન કહીએ જ છીએ. પણ ઉગાડી વાગે ઊંઘતા છે. કેવા છે? ના હું કહું તમે ઊંઘો છો. હું એમ કહું છું કે આ લોકો બધા હિપ્નોટાઇઝ થઈ ગયેલા. વોટ ડુ યુ હેવ ટુ સે? આ લોકો બધા હિપ્નોટાઇઝ થઈ ગયેલા છે. રાઈટ રાઈટ રાઈટ. હું જયારે બેભાનમાં છું તો આ લોકો બધા હિપ્નોટાઇઝ થઈ ગયેલા. એટલે એ લોકો જે બધા બોલે છે એ સાચું બોલતા છે એ હું નથી માનતો. એ લોકો તમે જે બોલો છો તમારા શબ્દ બોલે છે. બરોબર બરોબર, રાઈટ રાઈટ રાઈટ. એટલે This is just a matter of opinion. આટલું વિચાર છે બહુ સારું કર્યું છે. માણસ આવું વિચાર જ ક્યાંથી હોય? માણસ ના વિચાર જ ક્યાં છે? બેભાન પણ થઈ ગયું માણસ અત્યારે બહુ મસ્ત બાળક પાસ પડ્યું છે. આટલો વિચાર છે એટલે આ ઇન્ડિયામાં નહીં નીકળતા તે શું આ જરાક વિચાર કર્યા તે બહુ સારું છે. હું તો બહુ આનંદ થયો કે આટલો જરા વિચાર છે. માણસ હિન્દુસ્તાનના માણસોમાં આટલો વિચાર હોય છે? ના વિચારનો કોઈ સવાલ નથી. વિચાર આટલું ભાન છે એટલું આટલું જ ભાન છે બહુ થઈ ગયું. તમારી બાબત માં બિલકુલ એગ્રી થાઉં. તમે જયારે બોલ્યા છો હું તમારી સાથે બિલકુલ એગ્રી થાઉં કે જયારે જયારે ગુસ્સો કરું છું ત્યારે હું માણસ નથી, હું એક પશુ છું. એગ્રી થવા માટે જરૂર નથી. પણ આ ભાન જ નથી, તેગડે નહીં ભાન જ નથી. અને તમે કશું બોલ્યા છો ખરા બધા જિંદગીમાં? આ બધા બોલે જ છે ને? હા મારી વાત નથી. હા હું નથી બોલતો તમારી સાથે. હું નથી બોલતો જે હોય. પણ મારો કહેવાનો તમને કોણ બોલે છે તે તમને કહું? તમારી સાથે કોણ વાત કરે છે તમે જાણવું છે? ના હું તો એટલું જાણું છું તમે બોલો છો. ના એ તો તમને એવું લાગે પણ ખરેખર આગળ કોણ બોલે છે તમે કહું? આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરતો હોય સાથે. તમારે જે માનવું હોય એ માનવો. ના મારવાનું નહીં, લોકો બધું સમજી શકે કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે. લોકો નથી સમજતા, લોકો તમને માની લે છે. મારો જે કહેવાનો મતલબ છે, લોકો તમને માની લે છે. બરોબર. ધે ડોન્ટ હેવ ધેર ઓન થિંકિંગ. યુ પર્સન ડઝન્ટ થિંક રાઈટ. સી દે વિલ જસ્ટ એક્સેપ્ટ વન્સ આઈડિયા એન્ડ દે જસ્ટ ફોલો અરાઉન્ડ. That's not what I am trying to say. What I am trying to say, what you said, some good thing. તમે જે કઈ સારી વાત નહીં, આ જે મારા આજ્ઞા તે પ્રમાણે કરો. તે બધા કરતા નથી, કરતા નથી. જીવનમાં કદાચ તમે બે જણા ચાર જણા તમારી સાથે જે નિરંતર આજ્ઞા રહેશે, બે જણા પાંચ જણા મને ખાતરી છે નિરંતર આજ્ઞા રહેશે. તમને ખાતરી હોય છે તો તમે મને જે કહ્યું ને તે રીતે તમે મુબારક, તમને મુબારક. કે જેથી કરીને તમે નિરાંતે સુઈ જાઓ કે ભાઈ આ લોકો બધું બરાબર કરતા છે. આટલું વિચાર ન હોય, હિન્દુસ્તાન માં વિચારશીલ જ ક્યાં છે? દાદા એ વાત તો એટલી પર છે કે આપણી બુદ્ધિઓ ત્યાં આગળ નથી, કઈ નથી. એ બધું બરાબર છે સર. ના એટલે શું, તમે આપણે એ તો આટલો એટલો બધો ઓછો ટાઈમ છે કે તમે એમ કે પાંચ કલાક ની અંદર આપણું જગત છે. આપડે કોઈ ઉપરી નથી, કોઈ માલિક નથી. આ માલકી બધું જગત છે. પોતાના પોતાની ભૂલથી ચપડ્યા છીએ. ભૂલ આપણી શી છે એ કોઈ કરવું જોઈએ. ભૂલથી પોતાની ભૂલથી ચપડ્યા છે ને ઉપાધિ છે બધી. આ ભૂલ ભાગે તો ગામ કાયમ લાગે પડી જાય. આખો દર ઉપાધિ ઉપાધિ આધી જ્યાંથી ઉપાધિ ના તાપમાં સડ્યા જ કરે જગત આખી. માર્ગ તો હશે નહીં, માર્ગ માર્ગ હોય વગર ઘૂંટે હંમેશા. દરેક ઘૂંટે એની માર્ગ હોય, દરેક ગુણ હોય, માર્ગ તો હોય. પણ માર્ગ માર્ગ નો દેખાડનાર હોવો જોઈએ. જય સત્યનારાયણ. હોય તો દાડો ભરે, નહીં તો આખો દાડો આધી જ્યારે ઉપાડી ના તાપમાં છે કયા કરે નિરંતર. અબધ રૂપિયા હોય તો મોડા પર દિવેલ દિવેલ ને દિવેલ. એટલે મૂળ માંથી સાચી વાત તો જાણી દે. જગત માં સાચી વાત ના જાણીએ ત્યાં સુધી એનો ઉપાય બતાવો એમ કે. આ ચક્કર ચાલુ જ છે, હવે એમાંથી નીકળવાનો ઉપાય બતાડો. હા બતાડીએ. પણ તરફ જે જાળ્યું છે ને તે જાણવી નથી એવું આપણે ખબર તો પડી જાય ને. જે જાણ્યું છે એ જ્ઞાન નથી, અજ્ઞાન છે એવું જાણવું જોઈએ ને. બુલેટ મારી અંદર એટલે તેના દુઃખ છે. આજી સપડામાં વિચારશીલ આયા ખરા. જગત કોને બનાવ્યું લાગે તમને? જે તમને લાગતું હોય કે કોને તમે જે જ્ઞાન હોય અંદર હોય ઈશ્વરે બનાવ્યું. જો ઈશ્વરે બનાવ્યું હોય તો કોઈ દાદુ છૂટા નથી. કારણ કે માલિકી માલિક રહ્યો અને માલિકી ના ઘેર રહીએ તેમાં મજા હોય નહીં બધા. ને જ્યાં માલિક માથે હોય એમાં મજા હતી. કાયમ માટે માલિક માથે હોય કાયમ માથે થોડા દાડે હોય તો ઠીક છે. પણ કાયમ માટે માલિક હોય એમાં મોક્ષ થાય ખરો કે ન? તમને કેમ લાગે? માલિક ના હાથે જો નીચે આવે તો તેના નીચે નીચે રહેવું પડે. માલિક હોય તો માલિક ની નીચે ને નીચે જ રહેવું પડે. તો પછી એનો અર્થ જ નહીં. માલિક નીચે હાથ નીચે રહેવું તો એને મોક્ષ જ કહેવાય. મોક્ષ એટલે કોઈ નો હા કોઈ અપર હેન્ડ નહીં. પેલું સમજો કે આ ભગવાન મેં આ દુનિયા બનાવી ફોરીના સાયન્ટિસ્ટ મને કહેતા હતા. તમે કોને કહ્યું કે આ ક્રિયા અમારા સાહિત્ય કહ્યું અને અબધ માણસો માનીએ છીએ. ભગવાન કઈ બનાવી એ વાત ખોટી નથી. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિક મળ્યું નથી જેવા વ્યૂ પોઈન્ટ થી. બરોબર છે કે કોઈ બનાવનાર હો જે કોઈ એનો તમારો વ્યૂ પોઈન્ટ છે, પછી તમે વાસ્તવિક એવું જેમ છે તેવું નથી. આ વાસ્તવિક ના જઈ ના જાણું છે ભગવાન કઈ કુંભાર નથી કે જગત બનાવે. વિજ્ઞાન થી ઉભું થયેલું છે. તેનાથી ઉભું થયું ભગવાન ની હાજરી થી, ભગવાન ની હાજરી થી આ વિજ્ઞાન ઉભું થયું. વિજ્ઞાન થી આ જગત ઉભું થયું છે. ભગવાને જો કર્યું કહીએ તો ભગવાન વચ્ચે આરોપ આવ્યો કહેવાય. અને કર્યું તો તમે દુઃખી કેમ કર્યા બધા લોકોને? કેમ બધા માણસો દુઃખી દુઃખી નહીં? કારણ કે ભગવાન કર્યું જ નથી. ભગવાન કોઈ આરોપ લે વચ્ચે વિજ્ઞાન તો આજે આવ્યું કે છે. વિજ્ઞાન તો આજે આવ્યું એમ કે છે. એ વિજ્ઞાન નહીં, આ જે વિજ્ઞાન છે ને એ તો ભૌતિક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન તો નાશવંત છે. એ પોતે નાશવંત છે, બીજી વસ્તુને નાશ કરનારું. એની હદ હોય તો હજી સારું છે, અને હદ બેહદ થયું એટલે વિનાશ કરે. પણ આ તો અધ્યાત્મ વિજ્ઞાન ને, એટલે અધ્યાત્મ વિજ્ઞાન થી ઉભું થયું. કે જેમ ટુ એચ ને ઓ જેમ ભૌતિક માં પાણી થઈ જાય નથી, ટુ એચ ને ઓ ભેગા થાય એટલે પાણી થાય નથી. પેલા આપડે લોકો શું કહેતા, ભગવાન વરસાદ વરસાદ, પણ ટુ એચ ને ઓ સમજણ પડી એટલે આપણે ખબર પડી કે ભગવાન બનાવવું પડતું નથી. એની અંદર પાણી થઈ જાય, ટુ એચ ને ઓ ઉપર વાદળ ભેગું થઈ જાય. એટલે મેકેનિક જરૂર નથી, જાતે થાય છે, સાયન્સ થી થાય. જગત શું છે એને જાણવું છે. ત્યારે ચાર વેદ ને પૂછે કે વેદ માં ચાર વેદ એમને પોતે બોલ્યું છે, ભણેલો એટલે કે ધીસ ઇઝ નોટ ધેટ. કે શું તે કહું છું આત્મા નો આગળ નેતિ નેતિ નેતિ ગયા. વેરી ખેતી આત્મા ક્યાં છે? એટલે ગોટું જ્ઞાની જે ચાર વેદ ના ઉપરી છે ત્યાં જાય તો તને આત્મા સાથે દેખી ધેટ. શું કહ્યું? આપનું નામ શું? હીરાભાઈ. હીરાભાઈ? હે હીરાભાઈ. આપ ખરેખર હીરાભાઈ છો? તમારું નામ હીરાભાઈ છે, પણ તમે ખુદ કોણ છો? મારું નામ હીરાભાઈ છે. તમે નામ હીરાભાઈ, મારું કહેનાર તમે કોણ? મારું નામ હીરાભાઈ. મારું નામ હીરાભી કહેતા એટલું સારું. આનું મામો થયું, અંતારો થયું, ભણતું હતું, ગાડા કાયા તો થઈ ગઈ. એટલે શું થયું એક કહી દે ને કર્યું કે ના મને તો માથો થયું. ખબર પડી ને? આ ભ્રાંતિ થી સાચું છે, પણ ભ્રાંતિ ની બાકી કર્યું છે કે ના કર્યું છે? ભ્રાંતિ સારી કે સાચું સારું? અને હું કોણ છે તો જાણું છે, હું કોણ છે એના જોડે આ દુનિયામાં એનો અર્થ જ છે. પોતે હું પણ છે નક્કી થઈ નહીં ત્યાં આગળ શું ના જાણવું જોઈએ? જાણું છે ત્યારે નબળીઓ છે ને, જાણવું જોઈએ. પણ હું કોણ છું તે તમે કહો એમ કે એ બધું અમે તમને કરી આપીએ. પણ આ બધું પહેલું તમે સમજો તો કરી આપીએ, ફાઉન્ડેશન તૈયાર કરો, એ બધું જણાવીએ તમને, બધું રાગે પાડી આવીએ, બધું કરી આપીએ. પણ આ પહેલું સમજો કે આ જરૂર છે સમજવાની, જાણવાની જરૂર છે હું કોણ છે. હું કોણ છે જાણવાની જરૂર છે કે નહીં? જાણીએ તો ખબર પડે ને. હા તો જ લાગે પડે ને. ત્યાં તમે કોણ છે જાણતા નહીં હોવાથી તમે હીરાબી છો એવું કહે છે. હીરાબી તો તમે રહેવાથી ઓળખવાનું સાધન છે નહી કે તમે છો. તમે છો કહો છો એ કોઈ જમ છે એટલે તમે કોણ છે જાણો એટલે અહંકાર શું કરે. અહંકાર જતો એટલે સંસાર સારો ચાલે. ડખાડખ નીકળી જાય સંસાર. ધંધા સારા ચાલે, લાઈફ જયારે સારી ચાલે, સુગર જયારે સારી ચાલે, પોતે પોતે છૂટો થતો જાય, મુક્ત થતો જાય, સર્વ દુઃખોથી મુક્ત થાય. દુઃખ અડે નહીં એને. આ તો આખો દાડો હીરા બીરા અપમાન કરી જાય ત્યારે હીરા બી આખી આવી જાય. તમને પણ કહી ગયો ને હવે હીરા બી કરી ગયો આખીરાજ ના આવે ને. પૂજ્યા પૂજ્યા બધું મળે. એકસો એસી મળી છે. 10 વર્ષ પછી આ અમેરિકાનું શું થશે? ઇકોનોમિક કન્ડિશન શું હશે? આ દેશ ની આર્થિક સ્થિતિ શું હશે 10 વર્ષ પછી? એવું પૂછવું પડે. અહિયાં રહેવું છે એટલા માટે રહેજો ને. તમારો આપણું પ્રારબ્ધ છે ને એટલે કોઈ બગાડનાર નથી. આપણા પ્રારબ્ધ પર આધાર રાખે છે કે દેશ ની સ્થિતિ ઉપર આધાર રાખતો. દેશ ની સ્થિતિ તો હા બગડી હોય પણ પ્રાર્થી હોય ને એ તો ગમે તો લહેર પણ એને આનંદ થાય. શું કહ્યું? એટલે તમારું પ્રાર્થ એટલે પુણ્ય સારી બાંધજો કે જેથી પ્રારંભ સારું હોય આપણું. અને આ દેશમાં તો આખી દુનિયા ઉપર વાતાવરણ આપણે ખરાબ ચડી બેસવાનું છે 2-3 વર્ષમાં. એ વખતે તમારું પ્રારંભ સારું હશે તમને બધે બતાવશે. તમારે ઉપાધિ કરવાની જેને ખોટું કરવા છે તેને ઉપાધિ છે. જેને ખોટા કરવા છે, લોકો નુકસાન કરવા છે, લોકોને સહાય જવું છે, લોકોને ભમી લેવા છે, એને બી પાડી. જેને રિયલ રહેવું હોય તેને કશું નામ દેના. તમારે કઈ બાજુ રહેવું છે? અમેરિકા. અમેરિકા ગમી ગયું? ગમી ગયું બરોબર. તો ત્યાં પણ તમને રક્ષણ કરશે. તમારી પુણ્ય છે તો રક્ષણ કરશે. પુણ્ય નહીં હોય પાપ ભરી હશે તો તમને ભક્ષણ કરશે. સંસારમાં દુઃખ છે એવું લાગે છે ખરું? ઘણું સંસારમાં દુઃખ હોય એવું લાગે તમને? હું માનતો નથી કે દુઃખ છે. આપણે જાતે દુઃખ ક્રિએટ કરીએ છીએ. ક્રિએટ કરીએ છીએ. આપણી પાસે આમ દુઃખ છે જ નહીં. આપણે સાથે ક્રિએટ કરે છે એટલું ના કરવા માટે શું કરવું છે? બીજા જોઈને ના કરે એ બીજા નું જોઈને ના કરે એટલા માટે શું કરવું જોઈએ? આપડે આપડે શું કરવું છે? આપડે કેવી રીતે જીવવું છે? સમજુ લોકો બધા સ્ટોલ લૂટી લે બધા. આ તો સમજદાર માણસ ને વિચારવંત માણસ ને આ વાત ખુલ્લી કરાય. ખુલ્લી જ ના કરાય આ વાત. સીધી ઢોંકી રાખેલી એ વાત. તમે સમજ પડી ને? બાકી ભગવાન તો પરમાનંદી છે. ભગવાન તો બધાને સરખો જ છે. કોઈને તોડને આવું કરશે કોઈ બધાને સરખો. અને ભગવાન કરાવતા હોય તો ભગવાન ગુનેગાર કહેવાય. તો લોકો શું કે અમને ભગવાન પ્રેરણા કરે છે, એટલે હું તો ભગવાન જાય ત્યારે માં શું સર એટલે ભગવાન આવું તો હાથ ના કરે. ભગવાન તો ભગવાન નહીં બેઠા છે, દેખાય તમને? દેખાય એમને ભગવાન તમને દેખાય છે? એમને દેખાય ભગવાન? દેખાય ભગવાન જ છે ને, એને ઓળખવાનું છે. ઓળખાય તો પછી કાયમ ને જાય નહીં પછી, પછી શાંતિ થી થાય ને, બીજા કહે પણ ચાલીએ નહીં આપણે. સર્વ સંસારી દુઃખો થી મુક્ત થઈ જાય, એમાં સંસારી દુઃખો વગર કોનો વર્ગી પડ્યા? સંસારી દુઃખ ની અંદર ગાઢ ભરે તો દુઃખ ઉભું થઈ ગયું. આપડે એક માણસ સાથે ધ્યાન કરતા હતા, ધ્યાન કરતા હતા તે પદ્માસન વાળીને, પછી બિદાર ગયા ધ્યાન કરતા હતા, બિદાર ગયા કરતા હતા, તો અદાર મેં કહ્યું કે કેમ આ ધ્યાન કરતા નથી? તારે મને કહે છે એ શું કહેવા માસ્તર ઘૂંટણ દુખે છે સર? મેં કહું પગ પગ ધ્યાન કરતા હતા કે તમે કરતા હતા? હાથે રહ્યો ને કર્યું, જો તમે કરતા હોય તો પગનું નામ ના દેવું, અરે પગ કરતો હોય તો તમારે માથાકૂટ કરીએ નહીં, એવું આ જગત છે. સમજ બને ને, કરતા આ તો બધા ભેગા થઈને કરીએ ને, પછી હું કર્યું મેં કર્યું કે છે એવું કે હું કોણ જે કહે છે તેને માટે હું કોણ? હા, એટલે આપણે હું ને જાણવા માટે આ જે હું ને જાણવા માટે ના હું નથી, પછી તમે તમારો પુરુષાર્થ ધર્મ ખુલ્લો થશે, પછી આ પુરુષાર્થ જ કેવા જશે? ખબર ને, આ તો બીજા બધા ભેગા થઈને કરે છે ને, આપણે કઈ નહીં કરીએ એટલે આવી ગઈ જ છે. તમે સમજાય ને, આ સારું હોય ને આ શરીર સારું હોય તો બહાર બહાર ફરવા નીકળ્યો હોય પણ કે છે ને, નહીં તો કશું એ હોય પશ્ચાઘાત થાય તારે કે શું છે? કેમ કશું કરતો નથી કે પશ્ચાઘાત થાય મને પશ્ચાઘાત થાય એવું બોલે આરામથી રિયલ પછી આ એ કઈ મિનિટ માં સમજાવે નહીં એને, અમે વિધિ પૂર્વક જ્ઞાનાગ્નિ થી પાપો પછી દૂર કરવા પડે. શું કરવું પડે? જ્ઞાનાગ્નિ થી પેલી એક નહીં અમે બોલાવીએ છીએ જ્ઞાન, એ તમે બોલો તાર પાપો પછી દૂર થાય, તાર પછી ભવન થાય, ભવનમાં ના આવે ને. એટલે આજના જે બે કલાકમાં કે નહીં પણ બધા ભેગા થાય તારે એક જણ એક એક જણ ના જ કરાવે ને, બધાને કહેલું હોય પણ બધું કહ્યું પડે ને. પછી આ જ્ઞાન આ ભવનમાં નથી આવ્યા, આ ભવનમાં આવવાનું બહુ અઘરું છે, એને માટે તો હિમાલય બોલો ફરે જ બધા સાધુ સંન્યાસી એ હાલ કરે, પણ એ કઈ જણાય એવું નથી. મુક્ત પુરુષ હોય અને જેના બુદ્ધિ નો સોદો ના હોય ત્યારે એ જણા જાણવાનું બોલે, બધું ભાવવાનું બોલે. એવું કેવાય શું કેવાય? તો અંદર પ્રગટ થયા છે એટલે હું આમ કરી નમસ્કાર કરું છું, કારણ મારે 356 ડિગ્રી છે, ભગવાન 308 ડિગ્રી છે, એટલે મારે ખૂટતું છે ને, એટલે સારું હું દાદા ભગવાન નમસ્કાર કરું છું આમ કરીને. ના કરવું પડે તો તમે બોલાવો દાદા ભગવાન એસી જાય છે કા, એટલે ભાઈ આ ભાઈ પ્રગટ થાય પ્રગટ એક વર્ષ એક કલાક જો થાય તો બહુ થઈ ગયા છે એવું છે. બરોબર, આ સાધુ શબ્દ નહીં થઈ રહ્યું એક કલાક મનમાં એવું રહ્યો કે શું હશે દાદા અમારા બંને અમારા વિષય ના વિકાર માં ભાગ ના આવે અને બેવ નો મટી જાય, દોષ નહી બંધાય. અમને બેવ ને તમારે વિધિ કરી આપવાની. અવતાર માં અમારે માટે શક્ય ખરું તો જે ગતિ બંધાય સમાધિ મરણ વખતે, અમારે જે એક બે અવતાર બાકી છે પાછલા ખપાવવાના, હવે સમાધિ મરણ હોય તો એ ગતિ કઈ આવે અમારી? ત્યારે ઈચ્છાઓ તો એ જ છે. તમારું ઈચ્છાનું ફળ એ શું કહેવાય? છેલ્લો અવતાર એક બે અવતાર હોય તે કરવાનું. બીજું કઈ ના પણ એટલે એ એ આત્મા ખેંચાઈને જન્મકાળ કઈ જગ્યાએ ધારણ કરે એમ ઈચ્છા તો હોય, કદાચ એ આવે ખરી ને ઈચ્છા. બરોબર છે, ના ખોરતા નથી પણ દાદા મહિના છે તો જરાક જાણવાની જિજ્ઞાસા રહે. હા બસ બીજું કઈ નથી, આ તો નિશ્ચિત છે અમે આ પગમાં તદ્દન. હા મન નામ સમાધિ છે, આ બે બેન તમને નામ સમાધિ. સમાધિ એટલે જાગ્રત સ્થિતિમાં શરીરમાં મન વચન કાયા બધું બુદ્ધિ મન ચિત્ત અહંકાર બધું જાગ્રત હોવા છતાં પછી ભૂતકાળમાં આવતું નથી નામ એ સમાધિ. બરોબર છે. આના જે સમાધિ કોઈ જગ્યાએ હોય હોય 5 કલાક કે આવી થઈ નથી, આવી થઈ હોત તો લોકો ભગવાનનો ઉપકારમાં 5 કલાક તમારે નિરંતર હોય જતા પણ પૂરેપૂરી શ્રદ્ધા દાદા. કઈ નથી ખોરતા, ખોરતા કઈ નથી દાદા. ખોટા કઈ નથી દાદા. એ તો નિરાકુરતા તો લાગે. નિરાકુરતા એ સિદ્ધનો ગુણ. બરોબર. હા તમારો દીવો તો આવી ગયો, તમે જેટલું બોલો એટલું ખર્ચી જાય. તો દાદા ભગવાન સિંહ થાય જયકાર. આ તમારે પ્રગટ થયા પેલા દીવો નથી અડગાયો તો હું આત્મા હતો, તમે શુદ્ધ બની ગયો, શુદ્ધ આત્મા. પાપો પાપો બધા ધોઈ ગયા. અરે અહીંયા આવો તમે. જ્યોતિ પ્રગટી ગયા છે. હા શુદ્ધ પાપ બાબત ધરી ગયા એટલે શુદ્ધ થઈ ગયા. ચોરું શું થઈ જાય ને એ થઈ ગયા તમે. અને આ દેહ એટલે જુદું પડી ગયું. આત્મા અને દેહ એટલે જુદા પડી ગયા. જે ચોટેલા લંકાથી હતા તે અશુદ્ધિ લીધે ચોટેલા હતા, જે શુદ્ધ થયું જુદું પડી ગયું. હવે તમે શુદ્ધ થયા તો થયા, શુદ્ધાત્મા તો છો. આ લોકો જાણી પણ બહાર તમે જશે તો બીજા કઈ લોકો જાણે તમે શુદ્ધાત્મા થયું. બીજા લોકો જાણતા નથી ને એટલે બહાર કોઈ પૂછે તમે કોણ છો, તમે શું કહેવાનું, કહેવાનું અમને પાડું તમે. તમે સુધાર્થમાં કહો તો પૂછાય લોકો કે આ શું બોલે છે. એટલે તમારે શું નામ છે? નાથુભાઈ. નાથુભાઈ. નાથુભાઈ એટલે તમારું કહેવાનું નાથુભાઈ શું સમજે ને. સુધાર્થમાં તો આ લોકો જોડે તમે સુધાર્થમાં થયા, પણ એ લોકો જોડતા નથી ને. એટલે ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. There are two viewpoints to solve this puzzle. આ પઝલ સોલ્વ કરવા માટે બે વ્યૂપોઈન્ટ ની જરૂર છે. એક રિલેટિવ વ્યૂપોઈન્ટ, એક રિયલ વ્યૂપોઈન્ટ. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ યુ આર નાથુભાઈ, બાય રિયલ વ્યૂપોઈન્ટ યુ આર સુધાર્થમાં. રિલેટિવ એટલે ભ્રાંતિ, વ્યવહારથી તમે નાથુભાઈ અને રિયલ થી તમે સુધાર્થમાં. ભગવાન શુદ્ધ ભાષામાં તમે સુધાર્થમાં છો. સમજો કરી અમા તમે અત્યાર સુધી તમે રિલેટિવ રિયલ બંને એક જ કે હું નાખું બી બોલતા રહ્યા, અને એ જ ભૂલ હતી ને. આ જુદું પડી ગયું. સમજ પડી. ગાય ને છતાં બાય ભગવાન ની ભાષામાં ગાય સુધાર્થમાં છે, અને ગધેડા ને શું કે લોકો લગ્ન માં જતા વ્યાગ જતા હોય તો અમે ગધેડો મળે પાછા આવે. કેમ પાછા આવ્યા? અમે ગધેડો મળ્યો. અરે ગધેડા જોતા થઈ ગયો નથી, ગધેડા ભગવાન બેઠા છે એને ખબર જ નહીં. એટલે આપણે ખબર પડી ગઈ, એટલે હવે રિયલ ને રિલેટિવ જોઈ અને દર્શન કરી ના પાછા આપણે ના થાય. સમજાયું તમે? બકરી રિલેટિવ પણ છે, બકરી રિયલ ને પણ સુધાર્થમાં. ગુલાબ નો રિલેટિવ થી ગુલાબ, રિયલ થી સમજ પડશે ને. હવે જોતા આવે છે ને, એ બધે જોતા જોતા જવાનો અભ્યાસ કરવાનો. પેલો આ ધીરે ચક્ષુ આપેલા છે, એટલે ભાઈ આત્મા પણ દેખાશે અને આ ચર્મચક્ષુ થી ગાય ભેંસ બધું દેખાશે. આ ચર્મચક્ષુ થી નાશન ચિત્ર દેખાશે, અને અંદર ની વાંખે અવિનાશી દેખાશે. સમજો ને, સનાતન સમજાયું છે તમને? આ પાંચ આજ્ઞા આપવા માંગુ છું, તેમાં બે આજ્ઞા તમને આપી. આ બે આજ્ઞા તમારે જોવાનું કાલથી શરૂઆત કરવાની. રિલેટિવ રિયલ જોતા જોતા આગળ ચાલુ. પહેલા તો એક જ જોતા હતા કે આ ગાય આવી, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવું જ જોતા હતા. હવે તો રિયલ રિલેટિવ પોઈન્ટ થી સ્ત્રી અને રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા. સમજ ને, ખબર પડી ને? થોડી પડી ખબર પડી ને. આ આખી ચારી શાખા વલ્લી ચારી છે. હવે બે વાક્યો તમારે પાંચ આજ્ઞા આપવા માંગુ છે, એમાં બે થઈ ગયો આજ્ઞા. અમે કઈ અઘરી છે લાગે તમે? આ જોતા જોતા જવાબ અઘરું છે નહી આજ્ઞા પાડું કઈ અઘરી છે બસ આ આજ્ઞા બે આપી આ બીજી તૈયાર આપું છું તમે આવો ને આગળ આવો ને સમજી લો ભાઈ થઈ ગયા ફરે કઈ યાર